જાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલ દેચ દોર્વિલસિતમ ૠણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલ રૂચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય 20મો શ્લોક 23મો. સમો દમઃ ક્ષમા શૌચમ આસ્તિક્યમ ભક્તિરીશિતો હું તપો જ્ઞાનમ ચ વિજ્ઞાનમ વિપ્રધર્મ સ્વભાવજ. ભગવાન નરનારાયણ છે એ નારદજીને સ્વાભાવિકપણે બ્રાહ્મણને વિશે વર્તતા ધર્મોની વાત કરે છે. એમાં છેલ્લા આપણે બે ધર્મો એ જોતા હતા, જ્ઞાનમ ચ વિજ્ઞાનમ, જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાન એટલે જીવ, ઈશ્વર, માયા એ ત્રણેયના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. મહારાજ વન વિચરણ વખતે આ પાંચ ભેદ, એમના લક્ષણો, એમના સ્વરૂપ એ જે તે સમયે પૂછતા, એટલે બેઝિક સમજવા જેવું એ છે કે તત્વ ત્રણ છે અને એમના ભેદ પાંચ છે. ભેદ એટલે વિભાગ. જીવ તત્વ, ઈશ્વર તત્વ એટલે પરબ્રહ્મ અને માયા તત્વ, આ ત્રણેય તત્વ એ તત્વ છે. અને ત્રણેય તત્વમાંથી ઈશ્વર એટલે કે પરબ્રહ્મ જે છે એ યથાસ્થિત છે, એમાં કોઈ ભેદ નથી. માયા તત્વ છે એ પણ અનાદિનું યથાસ્થિત છે, એમાંય કોઈ ભેદ નથી. પણ જે જીવ છે એમને વિશે સ્થિતિના આધારે ભેદ પડે છે. જ્યારે એ જીવ માયાથી આવૃત છે ત્યારે એ જીવ કહેવાય. માયાને દબાવી અને બ્રહ્મરૂપ થાય ત્યારે એ બ્રહ્મ કહેવાય. અને એ જ જ્યારે આ સૃષ્ટિના સર્ગ અને વિસર્ગને વિશે પ્રવૃત્તિમાં એ નિયંતા બને તો ત્યારે એમને ઈશ્વર કહેવાય. એટલે પાંચ ભેદમાં જે ઈશ્વર કહ્યા છે એ ઈશ્વર, અને ત્રણ તત્વમાં જે ઈશ્વર કહ્યા છે એ બંને વચ્ચે થોડો ફરક છે. કહેવાય ઈશ્વર જ, શબ્દ ઈશ્વર એટલા માટે વાપરે છે, ઈશ નિયંત્રત્વે, નિયંત્રણ કરે એને ઈશ્વર કહેવાય. આ જગતની જે સ્થિતિ રાખે છે, આ જગતનું જે સર્જન કરે છે, એવા વિરાટ નારાયણ વગેરે એ બધા ઈશ્વર કહેવાય. કારણ કે એમના નિયંત્રણમાં, એમના કંટ્રોલમાં ચાલે છે. આપણો જે બિઝનેસ હોય તો એ બિઝનેસને આપણે ઈશ્વર કહેવાય. આપણા નિયંત્રણમાં ચાલતો હોય ને, મિથિલિન બ્લૂના આપણે નિમેશભાઈ મુંગરા સાહેબ છે, તો એ આખું બધું તૈયાર કરી કરીને બધાને દેતા હોય, તો જે દી પ્રોબ્લેમ આવે તે દિવસે નિમેશભાઈને પકડે બધાય, કારણ કે નિયંતા એ હતા. એટલે આ બ્રહ્માંડની અંદર જે નિયંતૃત્વ જેમણે સ્વીકાર્યું છે એ ઈશ્વર છે. એટલે જ્યારે પાંચ ભેદમાં ઈશ્વર શબ્દ આવે ત્યારે વિરાટ નારાયણ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ એ સમજવા, અને જ્યારે ત્રણ તત્વમાં ઈશ્વર શબ્દ આવે ત્યારે પરબ્રહ્મ, પુરુષોત્તમ, નારાયણ એ સમજવા. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે માયાના કાર્યને, પ્રકૃતિના કાર્યને જો જાણે તો પ્રકૃતિ થકી મુકાય છે. પ્રથમ પ્રકરણનું 12મું વચનામૃત. પ્રથમ પ્રકરણના 20મા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે જીવને પોતે પોતાને જાણતો નથી એ જ મોટો અજ્ઞાની. પોતાના સ્વરૂપને જોવા માટે ક્યારે એમણે પ્રયાસ કર્યો અને ન દેખાણો. એટલે જીવની પણ, એટલે આત્મસાક્ષાત્કાર કરવો, એમનું દર્શન કરવું, એમના સ્વરૂપને રૂઢી રીતે જાણવું, એનો અર્થ એવો છે. મહારાજે જીવનું પણ લક્ષણ કર્યું, હૃદસ્થોણ સૂક્ષ્મ ચિદરૂપો, હૃદયને વિશે જીવ રહ્યો છે, અતિશય સૂક્ષ્મ છે. સૂક્ષ્મનો અર્થ એવો છે કે નરી આંખે જોઈ ન શકાય એવો. જેવી રીતે આપણે આ શરીરને જોઈએ છીએ એવી જ રીતે જીવાત્મા દેખાતો નથી. એટલે એ સૂક્ષ્મ છે. એમની સાથે સાથે એ જીવાત્માનું દર્શન થવું એ પણ થોડું કઠણ છે. શાસ્ત્રોમાં બધે લક્ષણ કહ્યા, શાસ્ત્રોમાં સ્વરૂપ પણ કહ્યું, ક્યાંક જીવાત્માને જ્યોતિ સ્વરૂપ કહ્યું, ક્યાંક જીવાત્માને વાળનો આમ ઊભા ચીર્યા કરીએ, 100 ચીર્યા કરીએ અને પછી જે વાળ વધે એ વાળના વળી પાછા 100 ચીર્યા કરીએ અને પછી જે વધે એટલો સૂક્ષ્મ જીવાત્મા છે. કોઈકને વળી જાડા આમ કે વાયર જેવા વાળ હોય તો વાત અલગ છે. હવે આટલો સૂક્ષ્મ જીવાત્મા 100 ભાગ વાળના કરવાના, એટલે આમ કટ ટુકડા નહીં, ચીર્યા ઊભા પછી જે વધે. ઉપનિષદની અંદર એવું કહ્યું કે હૃદયને વિશે અનાહત ચક્ર છે. એ અનાહત ચક્રમાં પૂરી તતી નાડી છે અને પૂરી તતી નાડીને વિશે આકાશ છે. આકાશ એટલે સ્પેસ. અને એ આકાશને વિશે જીવાત્મા રહ્યો છે, અતિશય સૂક્ષ્મ છે. અને એ જે આકાશ છે પંચભૂતનો આકાશ નથી, એ ચિદાકાશ છે. અને એ જીવાત્માને વિશે પરમાત્મા રહ્યા છે. ઘણી વખત સંતો બહુ સહેલી રીતે સમજાવે, ઘરમાં ઘર, એમાં ઘર, એમાં બેઠા દામોદર, એમાં આગુડા ઘર છે અને એમાં બીજું ઘર હૃદય છે, ઘરમાં ઘર, એમાંય વળી પાછું ઘર, એટલે કે જે પૂરી તતી નાડીને આકાશ છે એ, અથવા તો આત્મા કહીએ, એમાં બેઠા દામોદર, એટલે એમાં પરમાત્મા બેઠા છે. આ બધું લખાણું તો છે જ, આનો આપણે ક્યારેક મનન પણ કરીએ, ક્યારેક વિચાર પણ કરીએ અને એને એ પ્રમાણે માનીએ પણ ખરા, એમ છતાંય આપણને જીવાત્માનું દર્શન તો થતું નથી, આત્મદર્શન તો થતું નથી. આપણને ખબર છે કે માયા છે એ આવી છે, ત્રિગુણાત્મિકા છે, અહમ મમત્વની કરાવનારી છે, અને આ બધી મોહ માયા છે. હમણાં બે દિવસ પહેલાં 12માવાળા વિદ્યાર્થીઓની સભા હતી ને, એટલે પછી સહેજ એમ કહેતા હોય, વાત કરતો કે હમણાં છોકરો બહાર ન જવું, છોરી ચોરી છુપીને પાણીપુરી ભેળપુરી ખાવા કે. તો છોકરાઓ બોલ્યા, સ્વામી એ તો બધું મોહ માયા છે. કે એટલે એમને ખબર છે કે આ બધી મોહ માયા છે, તો આપણને તો ખબર જ હોય, છતાં એ વળી પાસે જી આવે ખરા ક્યારેક ક્યારેક, પછી સર્વિસ કરે વ્યવસ્થાપકો. એક સંત બહુ સરસ કહેતા હતા કે બધા પ્રશ્નોનું સમાધાન છે, પ્રશ્ન બીજાનો હોવો જોઈએ. આપણો પ્રશ્ન હોય તો કોઈ સમાધાન નથી, પ્રશ્ન બીજાનો હોય તો બધા જ સમાધાન છે. આપણે મંડી તરત આમ આમ કરી નખો એટલે આમ થઈ જાય, આમ કરી નખો એટલે આમ થઈ જાય. એમાં માયાનું મોહનું ને એ બધા એવું જ છે કે બીજાનો હોય તો કે માયા અને મોહ છે આ બધું, આપણું હોય તો કે ના ના એવું કંઈ હતું નહીં. કે પ્રકૃતિના કાર્યને પણ જાણીએ છીએ કે પ્રકૃતિ પુરુષ છે, મહાપુરુષ મહામાયા, એમના પછી પ્રધાન પુરુષ, એમના પછી વિરાટ નારાયણ, એમના પછી બ્રહ્માદિક ઈશ્વરો, એમના પછી ઇન્દ્રાદિક દેવતાઓ, એમના પછી આપણે, આ બધી જ આપણને ખબર છે. આવી રીતે સૃષ્ટિની સર્જન થાય છે, પણ છતાંય માયાથી મુકાતા તો નથી. એ પાછું એટલું જ સત્ય છે, હશે આમાં કોઈક ભગવાનના ભગત, આપણે બધાનું એવું નથી કહેતા, પણ જે આપણને અનુભવાય છે માયાના વિઘ્નો હર્ડલ્સ એ બધા તો છે જ. તો મહારાજે તો એવું કહ્યું કે જે પ્રકૃતિના કાર્યને જાણે એ પ્રકૃતિ થકી મુકાઈ જાય. ને પછી બધું કાર્ય પણ કહ્યું કે આમનું કાર્ય આ છે, આમનું કાર્ય આ છે, આમનું કાર્ય આ છે, એને આપણે રિયલાઇઝ પણ કરીએ કે સમજો કે આવું થાય છે, આવું થાય છે, પણ છતાંય મુકાતા નથી. તો જાણવાનો અર્થ શું? એવી જ રીતે પરમાત્મા પરમાત્મા આવા છે, સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, પુરુષોત્તમ નારાયણ છે, અણુ અણુ પ્રત્યે વ્યાપીને રહ્યા છે, સર્વ કર્મ ફળ પ્રદાતા છે, એમની મરજી વિના તરુણી હલતું નથી, બધું જ આપણે જાણીએ છીએ, પણ છતાંય ભગવાન એમનું સાક્ષાત દર્શન તો થતું નથી. જાણવાનો અર્થ એવો છે કે અનુભૂતિ કરવી. જાણવાનો અર્થ અનુભૂતિ કરવી. જીવાત્મા દેખાતો નથી એનો અર્થ એવો નથી કે જીવાત્મા અનુભવાતો નથી. માયા દેખાતી નથી એનો અર્થ એવો નથી કે માયાની અનુભૂતિ નથી. આ બધા જ લક્ષણો જે લખ્યા છે આપણે બાહ્ય દ્રષ્ટિએ જોઈએ છીએ ત્યાં સુધી એ આપણને અનુભવાશે નહીં, પણ એ જે જગ્યા ઉપર આપણે છીએ એ જગ્યા ઉપર રહીને આપણને કઈ કઈ જગ્યા ઉપર માયા છે એ રોકે છે, આપણા માટે કઈ માયા છે, આપણા માટે પ્રકૃતિનું કાર્ય કેટલે સુધી છે, આપણને કેટલે સુધી પરેશાન કરે છે, એમને જો અનુભવવાનો પ્રયાસ કરીએ તો માયા છે એ દેખાય છે, એમનું સાક્ષાત દર્શન થાય. બહુ સીધું સાદું એક્ઝામ્પલ, આપણે રસ્તા ઉપર ચાલ્યા જઈએ છીએ, પરમ ભગવાનના એકાંતિક ભક્ત છીએ, ભગવાનનું સ્મરણ કરતા કરતા જઈએ છીએ, અને પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી દ્રષ્ટાંત આપતા કે ભજીયાની દુકાન છે ને ભજીયા તળાય છે ને સુગંધ આવે છે, એટલે આમ તરત જ આપણને ઘ્રાણ ઇન્દ્રિય છે એ ત્યાં જાય અને ઘ્રાણ ઇન્દ્રિયે મેસેજ મોકલ્યો કે છે ભજીયા, બીજું કાંઈ નથી. માયાનું કાર્ય એક્ટિવેટ થયું. પણ આપણે એને જોઈએ, આપણે એને અનુભવીએ તો આપણને ખબર પડે કે આ માયાનું કાર્ય થયું, નહીતર તો એમ થાય કે આ કંદોય છે ને એ ભજીયા બનાવે છે ને એ સુપબ છે. માયાનું કાર્ય ન દેખાય, કાર્ય કંદોયનું દેખાય. પછી જે જ્ઞાનેન્દ્રિયે ભજીયાનો જે સ્વાદ છે અથવા તો જેમની જે સુગંધ છે એ સુગંધ મન સુધી પહોંચાડી, એટલે મન એક્ટિવેટ થયું. એટલે મને તરત વિચાર કર્યો કે હમણાં ભજીયા ખાધા નથી. કે ત્યારે આપણને અનુભવ આવવો જોઈએ કે આ વિચાર છે એ મનનો છે, આપણો નથી, આ માયાનું કાર્ય છે અને મારા માટે એ માયા છે. પછી એમણે બુદ્ધિને કહ્યું, એટલે બુદ્ધિએ એવું કહ્યું કે ખાઈ લ્યો ને, પછી જોયું જાય છે. અને આજ આજુબાજુમાં જોઈ લ્યો, કોઈ સત્સંગી આટા નથી મારતા ને. બુદ્ધિએ જે નિર્ણય આપ્યો એ બુદ્ધિનો નિર્ણય છે. એવું અનુભવવું, એવું જાણવું, એવું માનવું અને એનાથી નોખું પડવું, એટલે માયાના કાર્યથી આપણે નોખા પડ્યા કહેવાય. મનનું કૃત્ય તે મન લગી, અસત્ય જાણે રે. ત્યાર પછી એમણે જીવને મેસેજ મોકલ્યો અને જીવને એવું કહ્યું કે આવ્યા છે ને ખાધા જેવા છે, અને આમે બપોરના તમે બીજું કંઈ જેમાં નથી, બપોરે જેમાં એ જેમાં છો. કે અને જીવને વિશે વળી પાછો જો સત્વગુણ વર્તતો હોય અને એમને જ્ઞાન હોય તો એ તરત જ કહેશે કે ના, આપણે આ જમવાનું થતું નથી, એ જીવ છે. એટલે જ્યારે મહારાજને નિત્યાનંદ સ્વામી સોરી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો પ્રથમના 70માં વચનામૃતમાં કે એક એમ કહે છે કે વિષય ભોગવીએ અને એક એમ કહે છે કે વિષય ન ભોગવીએ, તો વિષય ભોગવવાનું કહે છે એ કોણ છે અને વિષય ભોગવવાની ના પાડે છે એ કોણ છે? નિત્યાનંદ સ્વામી એવું કહ્યું કે વિષય ભોગવવાની જે હા પાડે છે એ મન છે અને વિષય ભોગવવાની ના પાડે છે એ જીવ છે. જીવાત્મા જ્યારે વિશુદ્ધ સત્વગુણને વિષય હોય, જ્યારે એમને પરમાત્માના જ્ઞાન, પરમાત્માનો અહેસાસ એ એમને વિષય હોય, આજ્ઞા વચન એમને એમને ધારણ કર્યા હોય, એ વખતે જીવાત્મા છે ના જ પાડે. પછી એ સ્વપ્ન અવસ્થા હોય તોય ભલે અને જાગ્રત અવસ્થા હોય તોય ભલે. એટલે નિત્યાનંદ સ્વામી એવું કહ્યું. પણ મહારાજે તો એમના કરતા આગળ કહ્યું કે એ જીવાત્મા છે એમ કહેવું એના કરતા એવું કહેવું જોઈએ કે સત્સંગ અને કુસંગ છે. હા પાડે છે એ સત્સંગ હા પાડે, ના પાડે છે એ સત્સંગ ના પાડે છે, અને હા પાડે છે એ કુસંગ હા પાડે છે કે વિષય ભોગવો એમ. કારણ કે જીવાત્મા છે એ કારણ શરીરે યુક્ત છે અને કારણ શરીરની અંદર કુસંગ પડ્યો છે, અને એવી જ રીતે જીવાત્માને વિશે સત્સંગના પણ સંસ્કારો પડ્યા છે. જેમ કુસંગના સંસ્કારો પડ્યા છે એવી જ રીતે સત્સંગના સંસ્કારો પડ્યા છે. એટલે કારણ શરીર છે એ એવું કહે છે કે વિષય ભોગવો, અને સત્સંગના સંસ્કારો એમ કહે છે કે વિષય ન ભોગવવા. હવે એના કરતાં આગળ આટલે સુધી કારણ શરીરની અનુભૂતિ થઈ. જો આને સૂક્ષ્મ દ્રષ્ટિ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. ક્યારેક ઘટના ઘટી જાય અને એ વખતે આપણને ખબર ન હોય અને પૂરું થઈ જાય પછી પશ્ચાતાપ થાય કે અરે રે આ ભજીયા ખવાઈ ગયા, આપણે ખવાય નહીં, ત્યારે વેગમાં આવી નહીં. ક્યારેક આપણને એમ થાય અરે રે આ ખીજાવાઈ ગયું, ખીજાવાય નહીં. ક્યારેક આપણને એમ થાય કે ફલાણા ભાઈ ઉપર ખોટો મારે સંકલ્પ થઈ ગયો, ઘાટ થઈ ગયો કે બીજું ત્રીજું એને કહેવાઈ ગયા બે શબ્દો, આવું મારે ન કહેવું જોઈએ. અથવા તો મારાથી આ ક્રિયા થઈ ગઈ, પૂરું થઈ જાય પછી કારતક માસે એવું ક્યારેક થઈ જાય તોય વાંધો નહીં. એવું થઈ ગયા પછી એ શાંતિથી 5-10-15 મિનિટ એ જે પશ્ચાતાપ થાય છે એ વખતે આ આખે આખા કાર્યને રિપ્લે કરવાનું કે શું થયું, કેવી રીતે થયું, એ વખતે મારે અંદર શું ભાવ વર્તતા હતા, સામેવાળામાં શું ભાવ વર્તતા હતા, એ વખતે કઈ કઈ કઈ માઇક્રો લેવલે એને આખે આખી પ્રક્રિયાને જોવી. અને એ પ્રક્રિયાને જ્યારે માઇક્રો લેવલે જોવામાં આવે, રિપ્લે વારે વારે રિપ્લે કરવી, બે વખત ત્રણ વખત, જ્યાં સુધી પકડાય નહીં કે કયું શું ચાલે છે, ત્યાં સુધી રિપ્લે કરવી. કેમ LBW થઈ ગયા હોય તો ખબર ન પડે તો વારે વારે બતાવે કે આમ થયું, આમ થયું, આમ થયું, અને પછી સ્લો મોશનમાં બતાવે, એટલે કઈ જગ્યા પરથી કટ થઈને જાય છે એ પણ ખબર પડે એમ. એવી જ રીતે આપણે આખે આખા પ્રસંગને, આખે આખી ઘટનાને બહુ સ્લો મોશનની અંદર રિપ્લે કરવી જોઈએ. અને જ્યાં પણ કટ થતી હોય કે જ્યાં પણ આપણને સમજાતું ન હોય ને પકડાતું ન હોય, તો ત્યાં એટલા ભાગને વળી પાછો રિપ્લે કરવો. અને એ જગ્યા પર જે જે અનુભૂતિ હતી, એ જેમની જેમની અનુભૂતિ હતી, એ બધી જ દેખાઈ જશે. એવી રીતે રિયલાઇઝ કરવું, એવી રીતે અનુભૂતિ કરવી, તો એમાં કારણ શરીર છે એ પણ દેખાશે કે મારા જીવમાં આટલું કારણ શરીર છે, આ કારણ શરીર આટલું સ્ટ્રોંગ છે, અને એ કારણ શરીરને વિશે આટલા આટલા સંસ્કારો છે, એ વધારે પડતા સ્ટ્રોંગ છે, અને આટલા છે એ એટલા બધા સ્ટ્રોંગ નથી. અને એનાથી આગળ જીવ છે એમનો ધર્મ છે ઈચ્છા કરવી. હવે જ્યારે ભજીયા ખાધા જેવા છે એવો બુદ્ધિએ મેસેજ આપ્યો, ત્યાર પછી કારણ શરીરમાંથી કયું કારણ શરીર એક્ટિવેટ થાય, સારું કારણ શરીર એક્ટિવેટ થાય તો જીવાત્મા છે એ ના પાડશે, અને ખરાબ છે એક્ટિવેટ થશે તો હા પાડશે. પણ એ એક્ટિવેટ થાય છે પણ શેના આધારે? સત્સંગ કુસંગ છે એ કારણ શરીર કીધું આપણે, બરાબર. સત્સંગ છે એ સારું કારણ શરીર છે, અને કુસંગ છે એ ખરાબ કારણ શરીર છે. તો એમાં જે એ પણ એક્ટિવેટ થાય છે, એ પણ શેના આધારે એક્ટિવેટ થાય છે? એ જીવાત્માની ઈચ્છાના આધારે એક્ટિવેટ થાય છે. આપણે કઈ બાજુ ઈચ્છા ઢળીએ છીએ, આપણે કઈ બાજુ ઢળીએ છીએ, એ બાજુ આખું તંત્ર લડે. આપણે જો સત્સંગ બાજુ ઢળીએ તો આખે આખું તંત્ર એ બાજુ લડે, અને આપણે જો કુસંગ બાજુ ઢળીએ તો એ બાજુ. એટલે જીવાત્માનો ધર્મ છે ઈચ્છા કરવી. અને જે ઈચ્છા થાય છે, જે પણ ઈચ્છા થાય છે, એ જીવાત્મા કરે છે. અને એટલા માટે જ ત્યાર પછી જેટલી પણ ક્રિયા થાય છે, એ ક્રિયાનું ફળ જીવાત્મા ભોગવે છે. પરમાત્મા ઈચ્છા નથી કરતા, પરમાત્મા તો એમને નિર્ણય કરવા માટે, ઈચ્છા કરવા માટે સ્વતંત્રતા આપે છે, અને પછી જીવાત્મા જેવી ઈચ્છા કરે એ પ્રમાણે પરમાત્મા એને કરવા દે છે, એમને રોકતા નથી. કારણ કે સ્વતંત્રતા આપી છે એટલા સમય પૂરતી, એટલા માટે. જ્યારે એનું પેકેજ પૂરું થઈ જશે પછી વળી પાછા, અને એમણે જે કર્મ કર્યા છે એ વળી પાછા એમણે જ ભોગવવાના, એ પાછા બીજા કોઈને પરમાત્મા આપી દે એવું પણ પરમાત્મા નથી કરતા. એટલે ફિક્સ પેકેજમાં જ કામ પરમાત્મા પણ કરે છે. આટલે સુધીનું રિયલાઇઝેશન થાય એટલે જીવાત્મા એ પણ અનુભવાય, એમની ઈચ્છાઓ અનુભવાય, કારણ શરીર અનુભવાય, એમની સાથે સાથે સૂક્ષ્મ શરીર જે છે, અંતઃકરણ છે, એ પણ અનુભવાય, અને સ્થૂળ શરીર છે એ પણ અનુભવાય. આ જેટલા અનુભવાના એ બધા જ જીવાત્મા સિવાયના એ બધા જ માયા છે, એ પ્રકૃતિનું કાર્ય છે, અને પ્રકૃતિનું કાર્ય છે એ આપણને ઓળખાણું આવી રીતે ઓળખાય, આવી રીતે જણાય, ત્યારે ધીરે ધીરે એના થકી નોખા પડાય, અને એ કાર્ય આપણા થકી પરાસ્ત થતો જાય, આપણો વિજય થતો જાય, અને જીવાત્માની પણ અનુભૂતિ થતી જાય. હવે રહ્યા પરમાત્મા, જ્યારે વિશુદ્ધ સત્વગુણમાં વર્તતા હોય અને પ્રગટ ભાવે આપણે પૂજા કરતા હોય ત્યારે આપણને પણ પરમાત્માનો અહેસાસ તો અનુભૂતિ તો થાય જ છે. એ જે પરમાત્માની અનુભૂતિ છે, એવા જે પરમાત્માના સુખ છે, એ સુખનો કલેક્શન કરી અને એમને વારે વારે વાગોળવા એ એક ભાગ પણ છે. એમની સાથે સાથે મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય આપણે બોલીએ છીએ, પણ એવું અહેસાસ થાય છે? સૃષ્ટિનો જે સર્ગ વિસર્ગ જે બધું જ થાય છે પ્રલય સુધી, તો એ પણ કરનારા પરમાત્મા છે, પણ આપણને તો એવું જ લાગે છે કે બધું આપણે કરીએ છીએ અથવા તો માણસો કરે છે. અનુભવાય તો એવું જ છે. પરમાત્મા છે એ સર્વકર્મ ફળ પ્રદાતા છે, તો આપણને ક્યારેક એવું દેખાય છે કે જે બહુ પાપી હોય તોય બહુ સુખિયા હોય અને બહુ ધર્મ નિયમનું પાલન કરતા હોય તોય બિચારા ગરીબને દુખિયા હોય, તો સર્વકર્મ ફળ પ્રદાતા એવા ભગવાન, દિન દુખિયાના બેલી એવા ભગવાન, ગરીબ નિવાજ એવા ભગવાન કેમ કોઈની સામું નહીં જોતા હોય? સ્ટીવ જોબ હતા, 19 વર્ષની ઉંમર એમની, અને એમ તો નાના હતા ત્યારે, લગભગ 12 વર્ષની ઉંમરે એમના પિતાની સાથે એક વખત ચર્ચમાં ગયા એટલે પાદરીને પૂછ્યું કે ભગવાન છે? પાદરીએ કીધું કે છે ને. તો કે આ દુનિયાની અંદર સવાર પડે અને સાંજ થાય ત્યાં સુધીમાં કરોડો માણસો એવા છે કે જે ગરીબ છે, જેને એક વખત ખાવા પણ મળતું નથી. જો ભગવાન હોય તો એ બધા ગરીબ કેમ છે? કેટલા બધા લોકો એવા છે કે જેને રહેવા માટે ઘર મળતું નથી, આવો અન્યાય ભગવાન શા માટે કરે છે? એટલાનો સીધો અર્થ એમ થાય કે ભગવાન છે નહીં કે. પાદરી બિચારા ભોળા હશે, એમણે જવાબ ન આપી શક્યા, એટલે પછી સ્ટીવ જોબ બીજી વખત ક્યારેય ચર્ચમાં ગયા નહીં. તો બહુ દેખીતી રીતે સીધી રીતે દેખાતું નથી કે પરમાત્મા બધું કરે છે. અને પરમાત્મા જો સર્વ કરતા હોય તો એનું દર્શન પણ થવું જોઈએ. કેવી રીતે માનવું ને કેવી રીતે અનુભવવું કે પરમાત્મા સર્વ કરતા છે અને પરમાત્મા જે છે એ બધું જ, પરમાત્માનો અહેસાસ એ કેવી રીતે કરવો? તમને કોઈને હોય તો કયો તો આપણે સ્ટીવ જોબને કહીએ એમ. હે, મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય. આખી દુનિયામાં જે પણ થાય છે બધું જ થાય જ છે, એ લોકો જ કરે છે, અને એટલે જ પરિણામો એ લોકો ભોગવે છે. પરમાત્મા પરિણામ નથી ભોગવતા. પણ ભગવાન છે, સર્વકર્તા છે, સર્વકર્મ ફળ પ્રદાતા છે, એનો અહેસાસ એ આપણને એવી રીતે થાય કે આપણા જીવનની અંદર જેટલી પણ ઘટનાઓ ઘટી છે એ ઘટનાઓને આગળ પાછળ ફ્લેશબેક કરી અને જો એને લિંક કરવામાં આવે તો એ આપણા જ કર્મ કે આપણી જ ભાવનાઓ એમનું જ પરિણામ હશે. ઘણી વખત આપણે એમ કહીએ ને કે મારી સાથે આવું કેમ થયું, પણ એ થતું હોય ત્યારે આપણને ન સમજાય, પણ થઈ ગયા પછી આરામથી ક્યારેક બેઠા હોય અને વિચાર કરીએ તો આવું ને આવું જ કંઈક આપણે કોઈકની સાથે કર્યું હશે, એટલે એવું જ આજે આપણી સાથે થઈ રહ્યું છે. બહુ સીધું, દેર છે પણ અંધેર નથી. ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. એક બે ત્રણ ચાર નહીં, જેટલી પણ ઘટનાઓ ઘટે છે, જેટલી પણ દુઃખદ ઘટનાઓ ઘટે છે એ ખાલી દુઃખદ ઘટનાઓને જ લઈ લઈએ ને, સુખદ ઘટનાઓમાં એવું જ છે, પણ દુઃખદ ઘટનાઓમાં વધારે અહેસાસ એટલા માટે હોય કે એમાં આપણે સંપૂર્ણપણે ઇન્વોલ્વ થઈ ગયા હોય. સુખી ઘટનામાં તો આપણે બહેકી ગયા હોય એટલે એટલું બધું ખબર ન હોય. જેને બરાબર પીવાઈ ગયો હોય એને બિચારાને પોતાને જ ખબર ન હોય કે ક્યાં બેઠા છે ને કેવી રીતે છે, એટલે સુખદ ઘટનાઓનો અહેસાસ ઓછો હોય, પણ દુઃખદ ઘટનાઓની અંદર એ જે પેઇન જે યાતનાઓમાંથી પસાર થતા હોય તો એ એક એક ક્ષણ કદાચ એમને યાદ હોય. તો એ તમામ આખી ઘટના છે એ એક ઘટના તો ઘટી ગઈ, પણ એ ઘટના શા માટે ઘટી એવું કંઈક આગળ પાછળ હશે કે જેના આધારે ભગવાન છે એ આ ઘટાડે છે, તો એનો તાળો અવશ્ય મળી જ જાય કે આ ઘટના ઘટી કારણ કે આટલા વર્ષ પહેલાં આવી જ ઘટના ફલાણા વ્યક્તિ સાથે મેં ઘટાડી હતી, એટલા માટે એ ઘટનાનું ફળ આજે મને મળે છે. અને આપનારા કોણ? આપણે તો એ જોતી નહોતી, કારણ કે કોઈ એવું ઈચ્છે નહીં કે આપણે દુઃખમાંથી પસાર થવું. એટલે આપણા જે અંતર્યામી છે એ જાણતા હતા અને એમને ખબર હતી કે આમણે આ કર્યું છે એટલે આમણે આ ભોગવવાનું છે, અને આજે અંતર્યામી આપણને આપ્યું. જોકે ભગવાનના ભક્ત છે એમને તો કાળ માયા છે, કોઈ દુઃખ દેવાને સમર્થ એક પોતે ને પોતે જ દુઃખ આપી શકે. હલો, આજ્ઞા લોપવે કરીને કોઈ પણ રીતે એમ આપણે જ આપણી જાતને દુઃખી કરી શકીએ, કાં આપણે જ આપણી જાતને સુખી કરી શકીએ. પરમાત્મા તો માત્ર ન્યાય કરી દે છે, કરીએ તો આપણે જ છીએ, પણ આપણે જે કરીએ છીએ એનો ન્યાય છે પરમાત્મા કરી આપે છે. એટલે પરમાત્માની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. એ જે હલવારૂપી ઘટના છે આપણી અંદર જે પણ થાય છે એ તમામ ઘટનાઓ એ ક્યાંક ને ક્યાંક આગળ પાછળની લિંક છે ને, પરમાત્મા એને જોવે છે ને, પરમાત્મા સર્વકર્મ ફળ પ્રદાતા છે એટલે એ ઘટનાઓને આપે છે. ઇવન એટલે સુધી કે જીવનની અંદર એક્સિડન્ટ થાય છે, એક્સિડન્ટનો મતલબ એમ નથી કે રોડ ઉપર કાર ચલાવીને એક્સિડન્ટ થાય, ઘણી બધી ઘટનાઓ પણ એક્સિડન્ટલી થઈ જાય, તો એક્સિડન્ટ છે એ પણ અન્યથા નથી, એ પણ અહેતુક નથી, એ પણ હેતુસર છે. આપણને જે સ્વપ્ન આવે છે સ્વપ્નની અંદર પણ જે ઘટનાઓ ઘટે છે એ પણ અહેતુક ઘટના નથી, એ પણ સહેતુક છે. કારણ કે સર્વ કર્મ ફળ પ્રદાતા એવા ઈશ્વર પરમેશ્વર છે એ સ્વપ્ન સૃષ્ટિને સર્જી આપે છે એવું મહારાજે વચનામૃતમાં કહ્યું. તો જ્યારે સર્વકર્મ ફળ પ્રદાતા એવો શબ્દ વાપર્યોનો અર્થ એમ છે કે એક પણ સ્વપ્ન, ભલે આપણે એમ કહીએ છીએ કે સ્વપ્ન ખોટું છે, સ્વપ્ન ખોટું જ છે કારણ કે આંખો ખુલે ત્યારે બધું પૂરું થઈ જાય છે, પણ એ સ્વપ્નની અંદર જે ઘટના ઘટી, એ સ્વપ્નની અંદર જે સુખ થયું, એ સ્વપ્નની અંદર જે દુઃખ થયું, એ સ્વપ્નની અંદર જે જ્ઞાન થયું, એ જ્ઞાન સુખ દુઃખ એ તમામ સત્ય છે. રામાનુજાચાર્ય આપણે વિશિષ્ટાદ્વૈત મતવાદી છીએ એટલે રામાનુજાચાર્ય તો બધું જ સત્ય માને છે. સ્વપ્ન સત્ય છે, જગત પણ સત્ય છે, જીવાત્મા પણ સત્ય છે, પરમાત્મા પણ સત્ય છે, શાસ્ત્ર પણ સત્ય છે, અને શાસ્ત્રમાં રહ્યું જે જ્ઞાન એ પણ સત્ય છે. આપણને ભ્રમ થયો એ તો કે એ સત્ય છે, અને ભ્રમ તૂટ્યો એ તો કે એ સત્ય છે. જ્યાં સુધી ભ્રમ હતો ત્યાં સુધી ભ્રમ સત્ય હતો, અને ભ્રમ તૂટ્યા પછી જે વાસ્તવિક જ્ઞાન થયું એ યથાર્થ જ્ઞાન છે, એ સત્ય છે, બધું જ સત્ય છે. એટલે પરમાત્મા આપણી સાથે જે પણ ઘટના ઘટાડે છે એ સૂક્ષ્મ શરીરમાં હોય, સ્થૂળ શરીરમાં હોય કે કારણ શરીરમાં હોય, તો એ તમામ ઘટના એ બધી જ એમના નિયંત્રણથી ઘટે છે અને અહેતુક નથી, કંઈક આપણને શીખવવા માગે છે. રોડ ઉપરનો એક્સિડન્ટ થાય ને એ આપણને શીખવવા માગે છે, કંઈક માઇક્રો સેકન્ડે આપણે ગાફલાઈની અંદર રહી ગયા એટલા માટે આ એક્સિડન્ટ થયો, ગાફલાઈની અંદર ન રહો તો નહીં થાય. આટલું તો શીખવાડે જ છે. આ પરમાત્મા એ સર્વ કર્મફળ પ્રદાતા થયા. બધી જ ઘટનાઓને એટલાને અનુભવવાની જરૂર છે, અનુભૂતિની જરૂર છે, તો પરમાત્માની પણ અનુભૂતિ થાય. કાક બાપુએ બહુ સરસ ભજન કહ્યું છે ને, કણ કણમાં તારો વાસ છે ને તારી અનુભૂતિ થાય છે. કીડીના આતળ, આ જેટલી પણ સૃષ્ટિ જોઈએ તો પણ એમ થાય કે આમાં પરમાત્મા હશે એમ. અને મહારાજે એવું કહ્યું છે કે વરસાવ્યા જેના વરસાવ્યા મેઘ વરસે છે, ક્યાં આકાશ વિમાન એમાંથી સંસરવું નીકળી જાય વાદળાઓમાંથી તો એ ખબર ન પડે, અને એમાં પાછું પાણી હોય, અને જો એ આ એક ઠેકાણે વાદળું ફાટે, બે વર્ષ પહેલાં લેહમાં ફાટ્યું હતું અને ધોઈ નાખ્યું લેહને, તો એટલું બધું પાણી વરસી પડે. અને બાકી વિમાન અંદરથી સંસરવું નીકળી જાય તો કંઈ દેખાય નહીં, કંઈ ખબર પડે નહીં. પાછું યથાવત સ્થિત ચાલે, બધાની થંબ પ્રિન્ટ અલગ, બધાની બધાના વિચારો અલગ, બધાની ભાવનાઓ અલગ, બધી જગ્યાએ એમનો વાસ, એમનો અહેસાસ થાય. આ જે અનુભૂતિ છે એ પણ શાસ્ત્રીય જ છે, કારણ કે સર્ગ વિસર્ગને મહારાજે વડતાલના પહેલા વચનાવર્તમાં કહ્યું કે આ દસેય રીતે કરીને ભગવાનનો નિશ્ચય કરવો. એ સૃષ્ટિ સર્જનની જે પ્રક્રિયા છે એમની કથાઓનું શ્રવણ કરવું એટલે ભગવાનમાં હેત થાય, આ બધું જ્ઞાન છે. અને સૃષ્ટિ સર્જનની પ્રક્રિયાઓમાં ભગવાનનું મહત્વ સમજવું એ વિજ્ઞાન છે. કે જેના વરસાવ્યા મેઘ વરસે છે, જેનું રાખ્યું જળ છે એ આકાશને વિશે અધર રહ્યું છે, સમુદ્ર છે એ પાળ વિનાનો સમુદ્ર મર્યાદા લોપતો નથી, આ જે પણ જગતની સ્થિતિ દેખાય છે તો એ પણ પરમાત્મા કરે છે, એટલે પરમાત્માનું વિજ્ઞાન છે, પરમાત્માનો મહિમા છે. કેવી રીતે થતું હશે? આપણે જમી જઈએ છીએ ને બધું ડાયજેસ્ટ થઈ જાય છે ને બધું યથા જગ્યાએ બધે પહોંચી જાય છે, ક્યારેક કંઈક આપણા જન્મમાં ફરક પડી ગયો હોય તો એ પણ ખબર પડી જાય છે ને એ પણ રિએક્ટ થઈ જાય છે ને બધું પાછું નીકળી જાય છે. સમય થાય એટલે વિટામિન D3 ઘટે છે, કે વિટામિન B12 ઘટે છે. અત્યાર સુધી બધું એક્યુરેટ હતું, હવે થોડું ઘટવા માંડ્યું. તો આપણા આહાર છે, આપણા વિહાર છે, એમના આધારે ડિસ્ટર્બન્સ થાય, પણ છતાંય સિસ્ટમ તો પાછી એક્યુરેટ જ ચાલે. આપણે એને જેટલી ડિસ્ટર્બ કરીએ એટલી ડિસ્ટર્બ થાય, આખી પ્રકૃતિ છે એ પ્રમાણે ચાલે છે, પણ આપણે એટલું બધું પોલ્યુશન છોડીએ, એટલું બધું પોલ્યુશન છોડીએ એટલે પ્રકૃતિ બિચારી મૂંઝાતી હોય. આપણે તો ન મૂંઝાઈએ, પ્રકૃતિ મૂંઝાય, એટલે આ ડિસ્ટર્બન્સ આપણે કરીએ. પણ એમ છતાંય ભગવાને વિભૂતિ યોગની અંદર એવું કહ્યું, યદ્યદ ઉર્જી મત્સત્વમ, કે આખા જગતને વિશે જેટલી પણ જગ્યાએ તમને ઉર્જા દેખાય છે, જેટલી જગ્યાએ સત્વ દેખાય છે, એ બધું જ હું છું. પાંડવાનામ ધનંજય, માસાનામ માર્ગ શીર્ષોહમ, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, આવું ઘણું બધું. ભક્તાનામ પ્રહલાદ, શ્રેષ્ઠ ભક્ત છે, તેજસ્વી ભક્ત છે, ઉર્જાવાન છે, એ બધો જ ભગવાન છે. તો એમાં જે સત્વ છે, એમાં જે તેજ છે, એ પરમાત્માનું મૂકેલો છે, એનો અહેસાસ થવો, એમની વિભૂતિનો અહેસાસ થવો. સંત છે એ ભગવાનની વિભૂતિ છે. આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, એ ભગવાનની પૂજા કરે છે. આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ, એ ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાન એમની પ્રાર્થના સાંભળે છે ને આપણું કામ થાય છે. આજે અહેસાસ કરવો. હરિકૃષ્ણ મહારાજ અહીંયા પધાર્યા અને આપણા બધાના સંકલ્પ છે એ પૂર્ણ કરે, મનોકામના પૂર્ણ કરે. તો હરિકૃષ્ણ મહારાજને અક્ષરધામમાંથી લઈ આવનારા કોણ? જોગી સ્વામી. અને એમને લઈ આવી અહીંયા સ્થિર કરી અને પછી એમણે પ્રાર્થના કરી કે હવે અહીંયા બેઠા બેઠા તમે ભક્તોના દુઃખ દૂર કરજો. અને અદ્યાપી પર્યંત મહારાજ છે ભગવાનના ભક્તોના સંકલ્પ છે પૂર્ણ કરે છે અને દુઃખ દૂર કરે છે. તો આવું જે સત્વ ને આવું જે તેજ દેખાવું એ ભગવાનની વિભૂતિ છે અને ભગવાન જ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ એવું લખ્યું કે ધન્ય ધન્ય એ સંત સુજાણને, એમના પ્રત્યેક અંગને વિશે પરમાત્મા છે. એવા ઘણા બધા પ્રસંગો આપણે સાંભળીએ છીએ સંતોની કથામાંથી. પૂજ્યપાદ ગુરુ મહારાજ પણ બેઠા છે. સ્વામીની એક પણ પ્રાર્થના મહારાજે ન સાંભળી હોય એવું નથી બન્યું. એમનો સંબંધ છે, એમની ઉપાસના છે, એમને પરમાત્માનો જે અહેસાસ છે, એમને પરમાત્માની સાથે જે નિકટતા છે એ તો છે જ. અને એમના કારણે, ઉપાસનાના કારણે, ઉપાસના કરવા યોગ્ય એવા જે પરમાત્મા એમના ગુણ છે એ ઉપાસકને વિશે વર્તે. પરમાત્મા હાજર હોય અને જે કાર્ય થાય એ કાર્ય પરમાત્માના આવિર્ભાવ જેમાં થયો છે એમાં એમના થકી થાય, એટલે પરમાત્મા જ કરે છે. એટલે એવા સંતનું દર્શન થયું. મહારાજે વચનામૃતમાં તો ક્યાં સુધી કહ્યું, એવા સંતનું દર્શન થયું એટલે માનવું કે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું છે. એ વિભૂતિ છે. પણ આવી પરમાત્માની જે વિભૂતિઓ છે, જેટલી પણ છે, એ વિભૂતિઓની અનુભૂતિ થવી તો એ પરમાત્માનો સાક્ષાત્કાર છે. અને એમના માટે પણ દ્રષ્ટિ જોઈએ. એ શાસ્ત્ર આપે છે, એ સંત આપે છે, એ સત્સંગમાંથી આપણને મળે છે. અને વિભૂતિ દર્શન છે એમના થકી મહાત્મય મહિમા સમજાય છે કે આ પરમાત્મા છે તો કેવા મોટા છે. આપણે બોલીએ છીએ અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, પણ એ શબ્દો આપણને બહુ ગળથૂથીમાં આવી ગયા એટલે આસાન થઈ ગયા. પણ અનંત કોટી બ્રહ્માંડ, બ્રહ્માંડનું કાર્ય, એ કેટલું મોટું કાર્ય, એનો ક્યારેક આમ અહેસાસ કરીએ કે આપણે પાસે એક નાનકડી દુકાન હોય અથવા તો બિઝનેસ હોય અથવા ફેક્ટરી હોય તો એમને આપણે મેનેજ કરતા હોઈએ અને એમાં આવનારી તકલીફો ને એ બધું જોઈએ એટલે આપણને એ તો અહેસાસ હોય જ. અને પછી આ તો બહુ નાનકડા સ્કેલમાં છે, પછી એને ને એને થોડાક મોટા સ્કેલમાં લઈ જવાનું કે આપણે આટલું કરીએ છીએ તો મુકેશ અંબાણીને કેટલું તકલીફ હશે, કારણ કે એનું તો કેવડું મોટું સામ્રાજ્ય. રતન ટાટાને કેવડી મોટી તકલીફ હશે, એને કેટલા પ્રશ્નો થતા હશે. પણ આપણે પછી એવું માનતા હોય કે આપણે નાનું હોય ને ત્યારે જ પ્રશ્ન હોય, મોટું થઈ જાય પછી પ્રશ્ન ન આવે કે પછી તો પ્રશ્ન સોલ્વ કરનારા હેઠે આવી ગયા હોય. એવું નથી. છેક અફઘાનિસ્તાનથી લઈ અને આ બાજુ મગજ સુધી જેમનું સામ્રાજ્ય પથરાયેલું હતું, એવડા મોટા સામ્રાજ્ય નહીં, તે સામ્રાજ્ય વિખેરાતા 15-20 વર્ષ જ લાગ્યા છે, જાજા નથી લાગ્યા. મોટું હોય એટલે કંઈ ટકી જ રહે એવું નથી, પણ એને ટકાવી રાખવા માટે, એનું સંચાલન કરવા માટે પણ એક શક્તિ વાપરવી પડે છે અને એ જો ન હોય તો એ ટકતું પણ નથી. તો આપણે નાના સ્કેલમાં છે એમાં આપણને થોડી ઘણી અનુભૂતિ તો હોય જ, અહેસાસ તો હોય જ અનુભવના આધારે. એવી રીતે મોટા સ્કેલમાં થાય ને એવી રીતે આખા બ્રહ્માંડમાં કેમ ચાલતું છે ને કેમ થતું છે આનું ખાલી અનુભૂતિ કરવામાં આવે તો પણ ઈશ્વરનો કેટલો મોટો મહિમા સમજાય કે આપણને આટલામાં આમ ફીણ આવી જાય છે. એક ભગવાનના ભગત કહેતા હતા કે સ્વામી, સાંજે અમે સુવા જઈએ ને એટલે પડ્યા ભેળી નિંદર, કે એટલા થાકી ગયા હોઈએ કે તો ભગવાનને અનંત કોટી બ્રહ્માંડ પાછા એક નહીં. અને આપણે જેમ કોઈક માથાભારે માણસો કંપનીમાં આવી જાય અને આપણને હંફાવે, એમ ભગવાનને માથાભારે માણસો આવી જતા હશે કે નહીં કે જે ભગવાનને હંફાવે? હિરણ્યકશિપુ જેવા, હિરણાક્ષ જેવા, આખી આખી પૃથ્વીને લઈને વૈયા જાય, બોલો તો ભગવાનને હંફાવે એવા માણસો. અને ભગવાન પાછા આવીને વળી પાછા એને રિઝોલ્વ કરે, ભગવાનની નિંદર ઉડાડી દે. પણ એમ છતાંય તે ભગવાન બધું અદલ કરે છે, ક્યાંય સૃષ્ટિનો ક્રમને તૂટવા દેતા નથી, ક્યાંય કલ્યાણની જે સિસ્ટમ છે એમને ખોરવાવા દેતા નથી. એક આ દ્રષ્ટિ છે. બીજો ભગવાનનો જે ગુણનો વૈભવ છે, ઐશ્વર્યોનો વૈભવ છે, એમનું જે સામર્થ્ય છે એ ભગવાનનું વિજ્ઞાન છે. જે મુક્તો ધામને વિશે રહ્યા છે એમને પણ ભગવાન સરખા ગુણ, ભગવાન સરખું રૂપ, ભગવાન સરખું ઐશ્વર્ય, ભગવાન સરખું સામર્થ્ય એ પ્રાપ્ત થયું છે. આટલું બધું સામર્થ્ય આવા ગુણના નિધાન હોવા છતાં પણ એવા અનંત કોટી મુક્તો એમ એમને એટલું બધું આપવા છતાં પણ એ પરમાત્માની પાસે અણુમાત્ર ઓછું થતું નથી. તો કેટલા મોટા ખજાનો એમની પાસે હશે, અખૂટ ભંડારો એમની પાસે હશે. સ્વામી એમ કહેતા બ્રહ્મ રાફડો આમ અંદરથી નીકળે જ રાખે, નીકળે જ રાખે એમ. એમ પરમાત્માના એ સ્વરૂપમાંથી બધું નીકળે જ રાખે. એ જીવાત્માના અંતર્યામી છે અને ત્યાં ભગવાન વાસ કરીને રહ્યા છે તો ત્યાંથી પણ એટલું જ નીકળે છે. એટલે જ્યારે પણ આપણે વિશે કંઈક દયા, કરુણા એવા જે પણ ગુણો વર્તે છે, ગુણો આવવાનું કારણ એ પરમાત્મા છે. આવો અહેસાસ, આવી લિંક, આવી અનુભૂતિ એ થાય તો એ પરમાત્માનું સાચું વિજ્ઞાન છે સમજાય. એ પરમાત્માનો સાક્ષાત્કાર થાય. એમની સાથે સાથે આ બ્રહ્માંડની અંદર પરમાત્માની સ્થિતિ છે. અણુએ અણુમાં, કણ કણમાં પરમાત્મા વ્યાપીને રહ્યા છે. સર્વ નિયંતૃત્વ આઠે આવરણ સુધી, ઈશ્વરો સુધી પરમાત્માનું છે. અનંત કોટી બ્રહ્માંડમાં પરમાત્માનું નિયંત્રણ છે. એ બાહ્ય દ્રષ્ટિ છે. પણ આપણા માટે વધારે સુખકર અને હિતકર આપણી અંદર જે આખું બ્રહ્માંડનું કાર્ય છે, યથા બ્રહ્માંડે તથા પિંડે દેહે, અને યથા દેહે તથા બ્રહ્માંડે, અહીંયા એવું ને એવું જ આપણને અનુભવાય અને એમાં પરમાત્માની સત્તા છે, સર્વોપરી સત્તા છે, અને એમના થકી આ બધું નિયંત્રણ થાય છે એવો અહેસાસ થાય, એવી અનુભૂતિ થાય તો પરમાત્માની જ અનુભૂતિ છે. આપણે જે જમીએ છીએ ને બધું ડાયજેસ્ટ થઈ જાય છે, અડદિયાનો પ્રસાદ હોય તો કે હજી એકાદો વધારે આપજો તો પચી જશે, તો કે હવે આટલા તો. તો એ અકબંધ ચાલે છે, ચલાવે છે, કોઈની શક્તિથી ચાલે છે, એ શાંતિથી ક્યારેક આમ સૂક્ષ્મ દ્રષ્ટિ રાખીને સ્થિરતાથી વિચાર કરીએ તો અહેસાસ થાય કે કરનાર છે એ કોઈક અંદર બેઠા છે, એ અનુભૂતિ છે. આવી રીતે પ્રત્યક્ષ પ્રેક્ટિકલી આપણે પરમાત્માની અનુભૂતિ એ કરવી, એ પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માનું વિજ્ઞાન એમને વધારનારું છે. આટલા ધર્મો છે એ વિપ્ર ભક્તો છે, એમના સ્વભાવજ સ્વાભાવિક રીતે વર્તે છે. હલો. અને આદિ સતયુગ હતો ત્યારે તમામ જીવાત્માઓ વિપ્ર હતા એવું મહારાજે વચનામૃતમાં કહ્યું છે. એટલે આપણે પણ ત્યારે હતા, એટલે આપણે પણ વિપ્ર ભક્તો કહેવાય ભગવાનના, આદિ સતયુગના વિપ્ર ભક્ત. અત્યારે ભલે જે હોય, એટલે આપણે વિશે પણ સહજ સ્વભાવે આવું બધું વર્તે છે એવું વાસુદેવ મહાત્મામાં ભગવાન નારાયણ નારદજીને કહે છે. ન વર્તતું હોય તો આપણે એવો પ્રયાસ કરવો જોઈએ, મહારાજ આપણા ઉપર વિશેષ રાજી થાય, પરમાત્મા રાજી થાય, પરમાત્માના સંતો છે એ રાજી થાય અને એમની કૃપા થાય, તો આ બધું આપણને એવી અનુભૂતિ પણ બહુ સહજ થતી જાય. એમના રાજીપાથી આપણી દ્રષ્ટિ પણ સૂક્ષ્મ થતી જાય, ભગવાનનો મહિમા પણ વિશેષ ને વિશેષ આપણને સમજાતો જાય અને એમની અનુભૂતિ પણ જીવાત્માને વિશે દ્રઢ થતી જાય, ભગવાનની સાથે સંબંધ દ્રઢ થતો જાય. એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ સુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. જાનંદ સ્વામી મહારાજની જય. ભલા ભક્તો, યુકે નિવાસી પરમ ભક્ત ધનજીભાઈ વરસાણી ગઈકાલે મહારાજના ધામમાં સિદ્ધાવ્યા છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ મહારાજના નિષ્ઠાવાન સેવક હતા. અત્યાર સુધી લંડનમાં હેરો સ્વામિનારાયણ મંદિરના પોતે ટ્રસ્ટી હતા. ગુરુકુલમાં એમણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેવા કરેલી છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના રૂપે ધૂન કરીએ, પોતાના સ્વરૂપનું અક્ષરધામની અંદર સુખ આપે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ